વર્તમાન પ્રત્યે ઘટે આમ તો સારા છે લોકો. અને આવું હોય તો આપડે જાણે નબળી છે, એનો શું દોષ છે? નબળો માણસ છે તે ઉમાબુમ કરતો હોય તો એમાં દોષ કરો ગાળો દે આપણને કે તમે ઉતાર ચાલો તમે નલા એક છો એમ શું ચાલો. એમાં આપણે જાણે નબળી છે એટલે વિચાર બોલો આપણી જોડે ચલાતી નથી બોલો. અહંકાર એટલા કોહવાનું બીજું શું એને કઈ બે ચાર વેગન પાર ખરાય દે પૂરા થોડા દે વિચારી બે ચાર વેગન કોયડા સમયલા છે ત્યાં જવાનું નહીં. જ્યાં કોયડા લેવું નહીં તો સ્કૂલ માં જવાનું. બનવાનું છે બનશે કે ત્યારે પછી વાંધો આપ્યો બધા ગાડીઓ વાળા ઉભા રાખીને ફરો કે વાંખે મિટિંગ ચલાવો આવે ત્યારે બનવાનું બનશે કે વાંખે મિટિંગ ચલાવો થઈ પડે એવું એવું નહીં કરવાનું. ગ્રંપત પર્યાય તો કોને માટે છે? સંકિત માટે. એની વૃત્તિ સરળ થઈ ગઈ આ વાકી ચૂકી ચર્ચી વાળ માટે નથી આ ને માટે આ બધાને શું કહીએ કે ભાઈ વાંખ્યો ઉઘાડી નાખીને ગાડીઓ દોડાવો અને પછી અથડાય તારે કે ક્રમબદ્ધ પર્યાય નિરપેક્ષ વાક્ય નથી સાપેક્ષ વાક્ય. સાપેક્ષ બુદ્ધિશાળીઓ જ્ઞાનીઓ પણ માલ કહો આપણને પ્રાપ્ત કેટલા થાય આ વાત બધી એ તો જ્યાં બુદ્ધિ જ ના હોય ત્યાં કઈ એવું તો હંભેળું નહીં કે ત્યાં તમે કહ્યું ત્યારે હંભેળું બુદ્ધિ વગરની વાત હંભેળું નહીં. આવું જોવાની હતું પચાસ માણસ ભેગા કરે કે થઈ થઈ રાખે આવીએ તારે આપણે કેવું કે અમે છે તારી જોડાશે નહીં આશ્વાસન રોજ આપવું પડે આશ્વાસન આપવું પડે. અહંકાર સાથે આનંદ હોય નઈ અને આનંદ સાથે અહંકાર હોય અહંકાર મસ્તી જ હોય મન ની મસ્તી મન મસ્તી મારી અને આમાં મન તો વચ્ચે કામ જ નીકળવાનું લખડ જ નહીં મન ની લખડ જ નહીં જીતી ગયા અજુ તો બધે દીપક આવશે ટાઈમ તો ઘણી આવે ને, ટાઈમ તો ઘણી આવે ને, વિચારી જોયું. છોકરો કુદાકુદ કરતો હોય એક મારી ઘણા ના રાખીએ વિતરાકતા, સમજ્યું ને? પણ જ્યાં જ્યાં થાંભલા છે ત્યાં તો વિતરાકતા ના રાખીએ તો અર્થ જ થયો. છોકરા તો અંદર પાડી પડે, ધોલ મારી પડે, કારણ બહાર બુદ્ધિ છે. ત્યાં વિતરા કરે તો ફરી આવડે, વધારે આવડે ચાલે. કેવું કરે? હા, તમને સમજાય વાત? કેવું આવડો ચાલે? એ વિતરા કરે વધારે આવડે ચાલે. હું તો વધારે ગુનેગાર બના આવી આપડે બને ના બને બને ના ના આવડો ચાલે ને. એટલે મને ગુનેગાર તમે હા મોટા મોટા તો વિતરાક ના રહીએ તો જગત રાગદે છે તો ચડી જાય. તો તમને મારે તો તમે વેતરાગતા જોઈ ને મજા આવે. એ મારે ને તો અમે કઈ સાહેબ તમારા પગ દબાઈ લાવો. પેલા ડોક્ટર સાહેબે મને ફોન કર્યો હતો ને, એ બને દાદા બધાને છોડી જાય, બધા દાદાને છોડી જાય તો દાદાની વિતરાગતા ઓર જોવા મળે છે. હા, ઓર જોવા મળે. અમારે કઈ ઓછી બધા મદદ જોઈએ છે. પણ આ બધા ને દાખલો મળે ને એવી હિંમત આવે. આ કોક સાથે અપમાન કરી દે તો દાદા ઘરે આનો વિચાર કરતા આપડે રહી શકાય એમ. એક વખત જોયું હોય તો લોકો શું કે છે કે રાત્રે બંધ કરો બંધ કરો, પણ બસ કેવી રીતે બંધ કરો? તું દેખાય મને બંધ કરેલા આપી એ બંધ કર્યા હોય તો મને દેખાય તો દેખાડે તો પછી આવડે. લોકો છોડી દો છોડી દે સી માં સીધી છૂટી ગઈ. કોઈ છૂટે નહીં. એટલે અમને મારા તો વિતરાકતા દેખાય છે અને પાછા મારા તો વાળી લઈએ તું શું ઉભા મારા તો બચાવી લીધા એવું. હા, એમને બચાવી એમને કે પારવારી ગોટ ખેડ મને આપી મન ના ફવાર બનાવ્યો ગોળામાં અંદર નસલજી ગોળા ને આપ્યું નહીં મને આવું ગોના વાળું બનાવે નહીં. એ તો આપની પાસેથી કઈક લીધું એમને તો નસલજી તો કઈક લીધું તમારી પાસેથી સાચી વાત કરે પણ તો એની પ્રતિષ્ઠા નહીં છોડે. કોઈ પ્રતિષ્ઠા નહીં, જો પ્રતિષ્ઠા છોડે મોકલે જાય. મારા મનમાં એ કે આપણે ત્યાગ લીધેલો જ છે આપણે. એટલે પણ દેહે દીધો છે કે આત્મા એ લીધો છે? આત્મા એ લીધેલો છે. કાલ જોવા મળ્યું તમને તને બઉ કરાઈ ઉભા સારી રાખી મારા ને ચાલો ભાઈ પકડા ભાઈ મારે કે માં નહીં દેવા જા ચાલે ભાઈ ચાલતું છે અમારી પાસે છપડાયા પછી પગના દેવા ચાલતું. મને પર્યાય જ્ઞાન થયું છે ના અમને થયું નથી એવું જ્ઞાન અમને થયું નથી. અમારે જ્ઞાન ની જરૂર નહીં, કારણ કે અમારા મોક્ષ જવામાં આ જ્ઞાન ની જરૂર નથી. આ ભૌગોલિક જ્ઞાન છે. શું છે? ભૌગોલિક જ્ઞાન. પણ અમારા નથી ગયા ભૌગોલિક. મનપરી જ્ઞાન અમને મનપરી હોય તો નાના શેપ નું, પણ અમે કહીએ તો પછી મોટા શેપ નું ખોલે. એટલે એના કરતા ગોદમેન્ટ થયો, આપડે વેપાર નહીં કર્યો. જેમણ હોદું પડ્યું હોય પચી મણ માં આવ્યા તાર શું કરી આપણે? એના કરતા વાત જ છોડી હોદું પણ અહીં નથી ગયા. શું કહે? અમને તમારા મનમાં શું છે એ વંચી શકીએ. પણ તે અમુક પ્રમાણ વાંચી છે કે બધા પ્રમાણ ના વાંચ્યા. એટલે જો બધા પ્રમાણ વંચાય ત્યારે મને ફરી એક જ્ઞાન કહેવાય. શું એ અત્યારે હોતું નથી કોઈ જગ્યાએ. એટલે મારે જેવું હોય તો સારી વાત છે. ના નથી એવું કહે. અમારે તો આત્મજ્ઞાન છે. બીજું કશું નથી. આવા લોકો ની વાત સાથે કરાવી ના બોલે છે. આ તો અમુક અપેક્ષા એ વાત કરી તેનો દુરુપયોગ થયો છે બધો. બરોબર. એટલે આ આ જૈન ધર્મ ની શ્રેષ્ઠત્વ બતાવવા માટે હિનત્વ થાય છે. હિનત્વ થાય છે ના હોય આવું. પછી મેં કહ્યું કૃષ્ણ ભગવાન નો દેરાસર બાંધીએ તમે વાંધો છો આવ્યો ના બંધાય કે છે પૂજ્ય નો કે છે કેમ તા નરકે ગયેલા છે. એ ભાવિ તીર્થંકર કે ભાવિ તીર્થંકર એટલે દેરાસર બધા તમારા આશીર્વાદ છે. કરોડ કરોડ કેટલા બધા બોલા બચારા કરોડ બોલે નહીં તો આપડે સો વખત બોલીએ. કરોડ વખત કરોડ કરોડ આશીર્વાદ. હા થાય ત્યાં સુધી જી માત્ર પીઓપી એસ છે. દારૂ છે નહી ત્યાં સુધી એમાં કશું કામ લાગે. સાચી વાત જગત આવું દારૂ પીને ફર્યા કરે અને ઉતરવા દારૂ પી થઈ પીયા. હા સરકાર વિતરાક રહેજો. પણ એવું આવે નઈ ને જયારે જુએ એક્ઝેક્ટ દાખલો કોકનો અનુભવ જુએ જો તારે આવડે માણસ જોવા મળે. બસ ખાલી કરો ખાલી કરો. ઓપન ના કેવાય એ બધા. ઓપન ના કેવાય એ બધા. ઓપન ના કેવાય બંધ કેવાય. બંધ એટલે વડવા મત કાઢી પેલેલા એ વડવા વાળા વડવા અમને હોપી દીધા. અહંકાર ને ચા પાણી મળે એમ ચાલી પણ તાર પેલા કે તમે દેવા ના થયું તો તમારા દર્શન જ ના થયા. પીલેલો દર્શન ના થાય ને પેલા જેવું, એ વાત તો કરી. બીજું શું આમ આમ કરવાનું, બીજું કઈ કહો. એટલે ત્યાં ગયા પછી બસો માણસ પછી સાહેબ જોડે વાતચીત થઈ ત્યાં બધી કે છે આવે. નરકે ગયા એમ કહો તો પગેલા ના લગાય તો તેસઠ સલાકા પુરુષ નહી ટકા. તેસઠ સલાકા પુરુષ ખરાકા છે મોક્ષ જવા માટે લાયકાત જ ભગવાને નક્કી કરેલી. ફર્સ્ટ લાયકાત શું કર્યું પછી મેં એમને અંકવાળી તમે દર્શન કરવા નાખો છો. ભાવિ તીર્થ નહીં ભાવિ તીર્થ ખરા તો ભાવિ તીર્થ નમસ્કાર થાય ટકા હા થાય એ સમજણ પાડી બોલે. પચાસ એક ડેરા બધા છે ને આ ત્યાંનું માથા એમનું બધું કૈલાસ કાગળ કૈલાસ કાગળ બોલે છે મોટા મોટા દાદા ના તરફ થી આવ્યા હોય બસો માણસ છે બધાને ના ઠગવાની વાત ભાઈ. મેં તો કઈ ઠગ્યા નથી મારી જ્ઞાન માં તો એવું નથી પણ તમારા જ્ઞાન માં હોય તો મારે છોડી દેવું પડશે. તમારા જ્ઞાન માં હોય તો મારે એ જ માણસો નથી પણ મારે છોડી દેવું પડશે એમ કેવું કે લાય આપડે કારણ કે મહારાજે શું કરેલું હોબળ હોબળ કરે દાદા ભગવાન વાતો અને એમાં શિષ્યો બોલ બોલ કરે તો આકરે થઈ ગઈ. મહારાજ નું દોષ મહારાજ ભલે વિચાર સીધા મહારાજ વિચાર આવા ના હોય આ કચાઈ નહીં ઊંડી થઈ ગઈ મારા જ ને ગાડી વગર પણ કચાઈ નહીં ખોટું કહેવાય પણ દુનિયામાં બહુ ખોટા દેખાય ને દુનિયા રહેવાનું બહુ ખોટા દેખાય. ભારે કાલે બસે પાંચ છ માણસ નું ખરાબ છાપ પડી ગયું બસે માણસ આપડું બીજું બસે પાંચ છ માણસ એમ નથી ખરાબ છાપ પડી જાય ને એમના એમના બધા કારભારીઓ ને બધાને મનમાં ખરાબ લાગી મારા શું બતાવું કોણ જોડે બોલતા બોલત નહીં શીખી નાની પુરુષ જોડે જો ને અમારે તો જ્યાં જે તમે હાલે છે ને કઈ કઈ કઈ હાલે ખરાબ લોકો કઈ હિસાબ હોય તો હાલે ને હિસાબ હતો કોઈ હાલે આપણા શાસ્ત્રો માં પીપળા ના ઝાડ નીચે ધ્યાન કરવાની વાત આવે છે. આપણા શાસ્ત્રો માં પીપળા ના ઝાડ ની નીચે ધ્યાન કરવાની વાતો આવે છે. ભગવાન બુદ્ધે ધ્યાન કરેલું પીપળા ના ઝાડ નીચે. બુદ્ધ ને પોતે બુદ્ધ ના કરે ને આપણે રોણ નીચે રોણ નીચે કરીએ બુદ્ધ ને આપણે શું લેવા દે પીપળા ને. એટલે એમને કેવું છે કે ધ્યાન પૂછવું છે કે ધ્યાન ધ્યાન ને અને પીપળા ને કઈ લેવા દેવા ખરી પીપળા ના ને. ભગવાન સુઈ ગયા હતા મરી ગયા તો આપડે પગ થી મરી જવું લેવા દે આપડે એ પગ થી મરી ગયા માટે આપડે એવું પગ થી મરી જવું. તો લોકો વાંધા છે આઘાત ગંતક દુનિયામાં કોઈ તાક્યા નથી હિન્દુસ્તાન જે આગળ તે આપણા ને એવું લખ્યું છે બુદ્ધ ભગવાન બુદ્ધ ને થયું નહીં ભગવાન જ્ઞાન થયું નહીં તો આગળ બુદ્ધ તો એમને જ્ઞાન તો શું થયું છે બુદ્ધિ ના છેલ્લા લેયર માં. બુદ્ધિ ના છેલ્લા લેયર માં હતા બુદ્ધિ ના છેલ્લા લેયર માં હતા અને બુદ્ધિ ના છેલ્લા લેયર માં બુદ્ધિ નું જ્ઞાન થયું. બુદ્ધિ ની પણ પૂર્ણતા દેખાઈ તો એ આપડે જરૂર નહીં ને આપડે બુદ્ધિ ની બાજુ નું જ્ઞાન થયું. અને તો એમાં કોક ને ડ્રોઈંગ નીચે થયું તેથી બગડી ગયું તમારી પાસે સીધો જવાબ છે ને. આ લોકો તો ઢહેરા કરે શું કરે ત્યાં ઢેડો આવ્યો ને તે ઢેડ આપના લીહેડ ચાલ્યા કરે. કૃષ્ણ ભગવાન મરી ગયા માટે આવવા મરી જવું આપડે. મારી ભગવાન 72 વર્ષ મરી ગયા, આપડે 72 વર્ષ મરી જવું. આપડા લોકો બધું કેવું દહેડા મારવા તે આપડે તેમ પેપરા નથી કોઈ બેઠો નહીં પછી. રાતો ને વડો દીપડો તો એક ઊંચી વસ્તુ છે, પોતે ઝાડ તરીકે બહુ ઊંચી વસ્તુ છે, તે આયુર્વેદ તરીકે ઊંચી છે, બીજી તરીકે ને પૂજ્ય તરીકે વસ્તુ નથી. પીપળો ઝાડ કે કોઈ જોતું છે માણસ પૂજ્ય ઝાડ હોય આયુર્વેદ તરીકે, પણ આયુર્વેદ બહુ કિંમતી છે માટે પીપળો પૂજ્ય બને. આપ તમારી પહેલામાં કહેલું છે કે અડધા જગત નું કલ્યાણ અમે કરીશું અને અડધા જગત નું કલ્યાણ અમારા મહાત્માઓ કરશે, તો દાદા એનો અર્થ શું છે? ત્યાં તો દુર્લભ એ કેવી રીતે થશે, કેવી રીતે બનવાનું છે? ના મોક્ષ તો પ્રત્યક્ષ જ્ઞાની હોય તો જ મળે ને, મોક્ષ તો પ્રત્યક્ષ જ્ઞાની હોય તો જ મળે. મોક્ષ ની વાત નહીં, એ પેલું પેલા જે બીજા વાપરા બીજા સંસાર વ્યવહાર વ્યવહાર કલ્યાણ આ જે અત્યારે વ્યવહારમાં દુઃખી દુઃખી થઈ રહ્યા છે, ધર્મ પાર્ટના દુઃખ છે. પેલું ધર્મ પાર્ટના સુખ જ થાય, કેવું ધર્મ પાર્ટનો સુખ હોય, થોડોક ધર્મ પાર્ટ આખો દાડો સુખ રહે, અને આ તો આખો દાડો ધર્મ પાર્ટ થાય દુઃખી દુઃખી થઈ ને. કારણ ધર્મ ઊંધો છે, આ થતો ધર્મ જ નહીં. તપ કર, ત્યાગ કર, શાંતિ કર, દયા રાખ, સાચું બોલ. એટલે મારે બોલા તો શા કરો છો? બંને આ કસંબાદ માં હોય શું કરે? એટલે આવી અડધી અડધી વાતો લઈ અને માસ અહીં રૂબરૂ મળે નહીં એટલે એને દખલ ઉભી થાય છે. આવી જે વાતો આપ તમારી હોય કે પ્રત્યક્ષ મળે નહીં એટલે એને નવી વાતો ઉભી થાય કે આ કેવી રીતે બને. એક વાત એમ કે છે કે પ્રત્યક્ષ પુરુષ સિવાય મોક્ષ નહીં, અને બીજી વાત કે છે કે અડધું જગત નું કલ્યાણ અમે કરીશું અને બાકીનો અમારા મહાત્માઓ કરશે. કેવી રીતે જેને મોક્ષે જવું હોય ત્યારે કામ ની કેટલી વસ્તુ લઈ લે, આજ્ઞા હોય એટલી અમે જરૂર નહી આ વસ્તુ મોક્ષે જરૂર ઘોડા ગાડી ઉભી ના રાખે તો હકડે ને. દાની પાસે આવું રહે છે પછી બધું લપટું પડી એમ સામાયિક એ બધા માટે દાની નજીક આવીએ ને તો બધું રહે, નહીતર પછી દૂર થયા ને તો પછી એ થઈ જાય ઓછું થઈ જાય. સામાયિક ને એવો બધો જે ઉપયોગ રાખવાનો દાય ની નજીક માં આવીએ તો પોતે જાગૃતિ પૂર્વક રહે છે કે આ કરવાનું છે. નજીક નો પ્રશ્ન છોડી દો ને તો કામ બધા શું બન્યું એ વ્યવસ્થિત નજીક આવીએ આમ આવીએ આગ્રહ કોઈ પણ રાખે ને આગ્રહ નથી આ તો નહીં એ વિચારે ના હોય. આ તો જોયું કે આમ હોય તો આમ થાય કે બગડી શું આત્મા ખાતે નાખવું એમાં કેટલું કેટલું નકામ ગયું એટલું કયું પોતાના કાબા નથી કર્યા. બિનજરૂરી એક સંયોગ એક સેકન્ડ નો સંયોગ પણ પોતાના હાથમાં નથી. દાદા એ તો આ સંયોગ પોતાના તાબામાં નથી, બીજાના તાબામાં નથી, એટલે કોઈ દોષિત પણ દેખાતું નથી. એટલે સામે વાળો દોષિત છે એવું નથી લાગતું. ના દોષિત નહીં લાગતી, બધું નહીં, બધું આવ્યું છે, પણ તમારું કામ ના થાય ને, ઉપયોગ ના રહે ને. ઉપયોગ ના રહે, આની ખેંચ પણ નથી. ખેંચ પણ નથી, એવું જાણ પછી પણ નથી. ખેંચ ના હોય પણ જે છે એ ખૂચર કરું ને. ખેંચ ના હોય પણ છે એને ખૂચર. બન્યું એ વ્યવસ્થિત એ ખૂચર નહીં બોલે. બન્યું વ્યવસ્થિત એ ખૂચર નહીં. એ ખૂંચે નહીં, આ બધું ખૂંચે માલ કરીને ફર્યા કરો. શું બોલી કરે, બીજું ના કરવા દે, એ ખરું છે, બીજું કરવા દે નહીં. બધું એવું એક કામ ફરે એમ કહી રાખું કે અમે કઈ 5 મિનિટ બાદ દો, 5 મિનિટ પછી જોડી દેવું બધું. પછી એમ કઈ આવો તો બંધ કરીને અહીં આવું. પછી પછી ત્યાંથી બાકી ફરી ફરી આવી. આવું કરવું જોઈએ, આવું જ કરવું જોઈએ. ના તો બધું નકમ ટાઈમ, આ જ્ઞાની પાસે બેસવાનું નકમો ટાઈમ બગડે. નકમો ના બગડે, જો કે આ વ્યવહાર કરતા બહુ ઊંચો રહે, પણ ખરું કામ નીકળી જાય એવું જાય. 100% નહીં, કેટલાય 100% એ બહુ જો સમજીને કરે તો. નહીં તો લોકની દ્રષ્ટિમાં તો એવું લાગે કે આ બધા થઈ ગયું છે, એમાં આવું શું બધું બાકી રહ્યું છે એવું લાગે. તો જે લાભ જોઈએ એવું ના થાય ને. કેટલી અણસમજણ લઈને તમે કશું દોડો છો? કશું દોડતા બોલો ખરાબ, ખેંચ રહી છે બધી, જેટલી ખેંચો રહી છે. અંદર અંદર ખૂણા ખાતર ભરાયેલી બધી. તમને ખબર ના પડે ક્યાંક રહેતા, આપણે ખબર ના પડે ક્યાં જાય. પછી બધું જોઈ તપાસ કરો, બધું નિરીક્ષણ કરો. ખેંચ તો દાદા બીજું કોઈ નહી, દાદા પાસે નિરંતર એવું એ ભાવ, બીજી કોઈ ખેંચ નહી, ઘરમાં કોઈ ખેંચ નથી. બતાવીએ ને યાદ જ ના આવે. તને કેટલો વખત યાદ આવે? યાદ આવે કેટલો વખત એવું નહીં કે સર્વિસ 400 કલાક રોજ યાદ આવે બધા છે નવરા પડે એટલે આવે નવરા પડી એટલે આવે નવરો મૂકો ભાઈ નવરો ના મૂક્યો તો આવે ત્યારે કઈ અત્યારે યાદ આવે છે કોઈ કોઈ વાર દિવસ માં બે ત્રણ વાર યાદ આવે કે હવે ઘરે ભૂવો તો નહીં પાડતા હોય ને એવો તેવો વિચાર આવે આમ સાધારણ અહી રહું છું દાદા જોડે એટલે ઘરે ભૂવો નહીં પાડતા હોય ને એવો વિચાર આવે આમ તમારું બે થી વધારે ગોઠવા એવું છે તમારું બેનું કાયમ બંધ થઈ ગયું હોય તો બઉ જૂજ છે એટલે ઉપયોગ ગોઠવા આમ પછી જેટલો મેં ગયો ને કમ એટલે ગયો પડી ગયો મન થી જુદો બહુ નથી રહેતા સંસાર ની વાત કરી ને સંસાર કેટલો વખત યાદ આવે છે આખો દિવસ પેલા મન થી જુદું નથી રહેવાતું મન થી જુદું ભૂલાવું જોઈએ થવો જોઈએ એ તો થઈ ગયો ઘરની વસ્તુ યાદ આવે ભાઈબંધ આવે બીજું આવે યાદ આવે દુકાન આવે યાદ આવે કોલેજ યાદ આવે એ બધું સંસાર યાદ આવે એ નોકરીએ જવાનું હોય એટલે એ એક ફાઇલ ખરી એટલે યાદ આવે બાકી બીજું કઈ યાદ ના આવે નોકરીએ જવાનું હોય એટલે યાદ આવે કે હવે અડધો કલાક પોણો કલાક બેસીને પછી આમ જઈશું બસ એવું બીજું કઈ યાદ ના આવે બધું બહુ ખરું યાદ ના આવે વેપાર કરી શકે યાદ વાળો વેપાર કરે પણ તું કેટલો યાદ ગીરી લીધે ધક્કા મારતા હોય ત્યાં વેપાર કરવાનો એના જેવું શું આજે યાદ આવે છે કે બહુ ફોર્સ વાળું નથી હતું આવીને ત્યાં જતું રહે આમ જે યાદ આવે ઘરની એવું એ કે ફોર્સ વાળું નથી હતું આવીને આમ જતું રહે તરત ને તરત જે ઘરનું યાદ આવે છે એ બહુ ફોર્સ વાળું નથી હોતું આવીને તરત જતું રહે હા તો આપણે તો ઘેર જઈએ તો આવીને તો જતું રહે ને એવું તો પેલું આવી જતું રહે એવું આવીને જતું રહે આપણે તો હોય તો બીજી કોઈ ફાઇલ જ નથી દાદા ફાઇલ નહી પણ આમ ઘરમાં માણસ બીજે માણસ એને જયા કરે ને ખાસ નહી અહીં થોડું ઘણું રે જય સચિદાન ત્યાં જાય એટલે ત્યાં હવે ને સંજોગ ગમે તે હા ભાઈ એ પેલો હું ઘરે આવું ને એટલે મારે પેલું કોલેજ નું જ હોય કામ પણ ભરત ને કઈ માર્ક લાવવા તો પણ એને એવું રે એ કઈક શોધી જ કાઢે એ કઈક નવું શોધી જ કાઢે ભરત કે એવું નઈ બધા જ દાદા અમારા માસ નું જશે ને તો પછી બીજું કઈ ગાય છે યોગ રાખેલો હોય તો ઘેર જઈ એક જણા છે બહાર ની દ્રષ્ટિએ તો સારું કહેવાય, પણ અહીં આપણે અહીં તો હજુ વધુ લાભ મળી શકે એમ છે. એટલે બસ જ જોયા કરો ને, શુદ્ધાત્મા જોવાનું યાદ આવે મને આવું, પણ જોડે જોડે એ ખરું દાદા કે બસ કેવી ચલાવે છે, કેવી બસ છે એવું બધું. આવો કેવો છે આમ બગીચા મૂકો તે અનાજ અહી મૂકો તે બાકી રમણતા જ નહીં, અંદર ની સ્વરમણતા આપની કેવી હોય દાદા, સ્વરમણતા કેવી હોય? બાહ્ય રમણતા ના હોય તો બરાબર છે, સ્વ રમણતા કેવી હોય આપની? અમને જાણવા જેવું છે સ્વરમણતા ના થાય, સ્વરમણતા કરવી છે એ રાખીને તો સેકન્ડરી સ્ટેપ છે. શું છે? સેકન્ડરી સ્ટેપ છે એ રે દાદા. બહુ આખો દાડો તમે ઉપયોગ ગોઠવી રાખો, અહીંથી કઈ કઈ તમે જાઓ બા ગયો એ કહે, આપણું પેલું હતું ત્યાંથી પછી ગોઠવી જાય, ત્યાંથી પછી ચાલુ થઈ જાય. નહી તો વેલકમ મારો ડાફો મારી ને બસ આવી થઈ જાય ને ગાડીમાં બે હશે. ગાડીમાં કાલે દાદા આવ્યો ને તો ઊંઘતો ઊંઘતો જ આવ્યો, કાલે કશું કર્યું નહીં. કાલે બસ માં આવ્યો ને અમદાવાદ થી તો ઊંઘતો ઊંઘતો જ આવ્યો, કશું કર્યું નહીં. ઊંઘતો હારો કે ભાઈ આ આગળ જરા કામ લાગશે થઈ ગયેલું, પણ જોતો જોતો આવે તો ખોટું. ઊંઘતો હારો ઊંઘતો તો ક્યાં ઊંઘવાનો હતો તો બધું થઈ ગયું વખત કાઢે ને. ઉપયોગમાં રહેવું છે, રહેવું છે એવું તો જબરજસ્ત રહે, પરંતુ જે પેલી બાજુનું હોય એમાંથી આખું આમ આ બાજુ ના આવી જવાય, આવું રહ્યા કરે કે ઉપયોગમાં રહેવું છે રહેવું છે, પણ જે કરતા હોય કર્યા કરે જોડે જોડે. શું ગાય છે એ ઉપયોગમાં રહેવું છે એવું આખો દિવસ રહ્યા કરે ખરું, પણ એ બાજુ રહેવાય નહીં. મારે એવું બધું નહીં, મને એટલું બધું નથી થયું. તારે ચાલે તારે દાખલ ના ચાલે ટ્રેન માં બેહું તો ટ્રેન માં બધા લોકો ને જોયા કરું. એવું આમ ખાસ જોયા કરવું કઈ નઈ, જો ઉપયોગ ગોઠવાઈ જાય તો પછી ઉપયોગ માં રેવાય, ના ગોઠવાય તો કરું. એવું બધા પેસેન્જર એટલા દબાણ હોય એટલા શુદ્ધાત્મા જોયા કરો. એક વાર જોઈ ગયા પછી ટાઈમ પૂરો થઈ ગયો, ફરી ફરી ફરી તો ફાયદો છે. એ ઉપયોગ જ કહેવાય, ઉપયોગ જ કહેવાય આજ્ઞા બધા, એ ઉપયોગ કહેવાય. આખા ડબ્બા જેટલા પેસેન્જર છે એવી જગ્યાએ બેવું કે ઉભા રહેવું, બધા પેસેન્જર દેખાય આપણને. એ તો જોઈ ગયા તો પછી ટાઈમ થઈ ગયો ખલાસ થઈ ફરી ફરી ફરી એમ કરતો કરતો કલાક નીકળી જાય, એ ગાડી ઉતરવાનો વખત એ ઉપયોગ પૂરો ગયો વખત. શું તને વાંધો આવે? ના વાંધો આવે, ના વાંધો આવે. આપણો ટાઈમ બગડે છે, પરંતુ જે બીજું થયા કરતું હોય ને મનમાં વિચારો આ તે એમાંથી આમ બહાર ના આવી જવાય, આમ ને આ ના કરાય. હજુ તો પડ્યો નહી સંસારમાં, શી બહાર ના નીકળે એ ખરા એક કલાક એક સાથે શુદ્ધાત્મા જોવા હોય ને તો કંટાળા આવે એવું થાય. એક કલાક એક સાથે શુદ્ધાત્મા શુદ્ધાત્મા જોવા હોય ને તો કંટાળા આવે, પછી કંટાળા આવે, કંટાળો આવે. શું કરી તારે? એક સાથે શુદ્ધાત્મા જોવાના હોય બધાનામાં, કંટાળો કેવો આવો છે? આવો જ ના જોઈએ કંટાળો તો, એવું કેમ? જાતનો ઉપયોગ રાખશે બંધ કરશે. બીજું ત્રણ વિધિ બોલવી, બીજું બોલવું. પેલું ગાડીમાં બેઠા હોય એમના ફરી ફરી જોવાના હોય ને તો એવું થાય, પણ પેલું બહાર જોતા હોય તો ના થાય. મિકેનિકલ થયું કેવાય આમ તો, કંટાળો આવે એટલે મિકેનિકલ થયું કેવાય ને સુધાર્થ માં જવાનું. એ કંટાળો આવે ભક્તિ પ્રમાણે, જે આત્મવીર્ય પ્રમાણે આવે. શક્તિ પ્રમાણે કરવાનું શું? ધન થી ના થાય, ધન થી કરવું પણ કરવું. બરોબર, સાધન વાળા ધન થી કરી લે, તન મન ધન થી. સેવા કરવાની આત્માની ભક્તિ. આ બધાની ભક્તિ આત્માની ભક્તિ, આ બધાની સેવા કરીએ આત્મભક્તિ કહેવાય, આની સેવા કરીએ આત્મભક્તિ કહેવાય.